बातों सबको नहीं कर लड़ते नहीं लगकर जाओ तुम्हारा कोई फोन बन रहा एक तो दिव्या ने कैनेडा मोको बराबर इन्हीं अंदर केटलो खर्चो छे मने कोई ठाक नहीं तमने बराबर सत्तावन कह दो मैं पूछू तो आप ये तो 27 लाख मकान बेची हूँ कितना 27 लाख 27 लाख बराबर मैं छिला 30,000 रुपया हमारे गाइड रूम बाकी दो बाकी रह जाता 31,000 वहाँ कराया बस इधर जिनमें आया तो मैंने जोड़े कितना 30,000 30,000 30,000 27,000 रुपये किया ना बड़ी हुई खुटू बोलन बोलन चोट बोलन हत्याएं बेचू तुम्हें 30,000 तो और भर रहा है भरा फैन आया खेल खेल हत्या उल एक कपात बपात थे तुम्हारी बेरा बेरन कपात में तुम कहो 17,11,000 में बेचू दो मेरा बेरा बेरा तुम आयो लेकिन 30,000 का बाकी रह जाता मेरा निर्णय क्लियर था वो 30,000 से ना भी बराबर असल उसी बारे में आई जू ब्याज लाई जू साढ़ी 400 रुपये को बनाया था अरे बड़ी गाड़ी साढ़ी 400 साढ़ी चार सौ बड़ी गाड़ी अरे हमने 33,000 पास आ गया तुम्हारी जो 30,000 आया पूर के ला पूर के ला 27,11,000 27,11,000 तुम्हारी जोड़े हाँ ये तो मकान में जो मेरा ऊपर ना हो दलाल बड़ा कसू कसू ना चौका है चौका अच्छा मो उन खर्चों के लिए बड़ा बता रहा नहीं तुमने खर्चों बताए नहीं जो हम खर्चों पे था नहीं क्या अपने जो कितना था ना कितना था अरे बड़ी जाओगे क्या हो गई ये तुमने चुप बस तुम्हें पहला मरो अपने का बस चौपट कर जो ये कीधे ना कीने नहीं 30,000 रुपया इमने लीधा एकत्री बराबर ऊपर ना था ये पहला गर्मेश भी फायदी मोरी भी आले तेम करी बत्रिया અને 61,000 રૂપિયા દિવેને ટિકિટ કરાવી હતી ને એક્સ્ટ્રા એ આયા નહીં હજી વળતા હજી ને ટિકિટ ને એડ થવાના હતા ને હજી એક્ઝેક્ટ થયા નહીં એ બધું નહીં વાત 1,00,000 નીકળી ગયા ઓબળો 1,00,000 નીકળી ગયા નીકળી હા 11,000 મે દિવે જોઈને પછી સૂર્ય બુનિયાનું માતાજી જે કરું તો નિમો આપણે 26,00,000 રૂપિયા દિવેનો ખર્ચો થયો ખર્ચો થયો હા ટોટલી ખર્ચો 26,00,000 गुजरी गया पहला 15-20 दाड़ा पहला घर में बैठा बैठे खाटला मो पाट ऊपर नहीं का मकान वेच्यू केटला मम्मी मने खबर नथी के तमार छोकरा नो नो पूछो हां बात करी बहु कोई मु कोई शब्द ओपली मने खबर नथी तमा शू है पूछवा आवे की बदी लॉबी वात थवा मु नथी जीवती मने पूछ्यो है कहू पण केवा दे जे कहता होय बस बोलता हो पसी की केटलो खर्चो छो मीरी मने खबर नथी કારણ મેં તને પૂછ્યું તું કેટલા પૈસા આવે કેટલો ખર્ચો જો પૂછ્યું છું ના આજ સુધી નથી આ તમે કીધું કે ભાઈ આ એમાં 11,000 ખર્ચો પડ્યો અને 26,000 ઇનામ જે આ એક્ઝેક્ટ એ કોણ વધ્યું કશું વધ્યું ને 1,00,000 એક્સ્ટ્રા લેતા 25 ટોટલ ખર્ચો પડે વાત પૂરી વધ્યું ને એમાં આવે 26 થઈ ગયા એટલે સભી પૂરા થઈ ગયા હા એટલે વાત પૂરી થઈ બરાબર કદાચ કરું જા પૂછ્યું કે તમારે બાપુસે તો મારે કે છે ભાઈ તમારો જવાબ નહીં આ તમારી કે આનો તમારો છોકરો દિવ્ય નબિતા એ તંજન ને પૂછો ને તમારે શું કામ જવાબ આલો પડે તમારી મૂડી થી તમારો છોકરો મોકલ્યો તે તમારે આટલું લોગો હિસ્ટ્રી કરવાની તમારે એક જ કહી દે દિવ્ય ને તમારા છોકરા ને નોનો પૂછવાને તમારે જરૂર તમારો ઘર જવાબ એવા લો ડોઢા મે આલે 11 આલે ના 21 આલે ના એકત્રિકા કરે બધું કહેવાનું જ ને તમારો વસ્તાર સ ઈઓ ને પૂછી લેજો બીજું ચલો આપડે બતાવી દેવો પડે એ વખત આપણો ખર્ચો જેવો આપણે લઈ લીધા બનવા લીધા પણ આજની તારીખ 30,000 રૂપિયા બહાર બનાવેલા બરાબર મારે ખાનું વેચી મારવાનું મારે આપું નહી તમારે બધું પ્રોફાઇલ ઉતરશે મારે પ્લોટ વેચી મારવાનો મારું ચોખ્ખું કરવા તમામ કરો ચોખ્ખું ચોખ્ખું છે વેચવું કરવા પણ એનું કોક તો કારણ છે પણ તમે વેચી દો છો એ પૈસા આવશે એ પૈસા નો ઉપયોગ શું કરવાનો અડધા પૈસા મારે અડધા જિંદગી નો પૈસો આલેલો બચાવેલો ના કે એટલે કેવું પડે તાર મમ્મા ને કરી એવું કરવા મારી મિલકત હું જે કરું કેવું તો મારી મિલકત હું ના કરું જે કરું મારી જવાબદારી નો ચોતા મારે ચિંતા કરવા આવું. કે જેટલી બધી તું છે મિલકત અધિમારા ઉપર કરો આજ કરી લો ત્યારે કે આજ કરી લો પણ આવા તમે કરો આ બધું નાટક અરે ત્યારે કે આજ બધીનો જિંદગીનો વિચાર વધારે બતાય ના બાપને ના બતાવા કમનીએ ના બતાવ એટલે વિશ્વાસ ન હોય ને એટલે માણસ કે વિશ્વાસ રાખો નહીં જોઈ લે હું એન્ટ્રી પરવાન તો ઇન્ના મામા તે મારી અરે હવે તું બોલે રે આ પહેલી વખત કેથી કરી પહેલી વખત બોલી કેન્ટ્રી પરવાન ઓપન કરો એ દાડે સીધો એ નો કેજો એ કે પેચી ના એક પણ હું એક કહું છું તમને કે બધી મીર કરવા તમાર બેનો નામ રાખો નહીં રાખો મારા તમે કહેજો નહીં થાય વાત તો કરો આજે નહીં કરું મારે પછી રાખવી હોય તો બે આ ટાઈમ કરે આરતી ને આરતી ને બરાબર ઉપર બોલા આદત તૈયાર આ તો આ વાત તમું એટલે જેટલી વાર કીધું એટલે હું તૈયાર છું જેટલી વાર કીધું એટલે અભી જા બોલે કરી પછી મારા બાપે શું કીધેલું છે પૈસા મારી પાસે આવ્યો શું તો પેલા અભડી હું કહું પૈસા મારી પાસે હું તમને આપું બિલ મારે જોતા નથી તમે બેંકમાં મૂકી રાખો જે દાળ મકાન લેવા એ દાળ તારી પાસે હું પૈસા માગી લઉં એ દાળ પૈસા માગી લઈ લખેલું આવું લખી જાતું બતા હા તે જે લખે પ્રોબ્લેમ તો એ લેતા પીના સિવાય ઓન સહી હાથે પડ્યો હા હાથ રૂપિયા ચૂકવી દીધા હો ચૂકવો એ જુદો બદલી પોચ જની સો જની સહી હાથે હા હાથ ચૂક્યા એવું જો 3 લાખ રૂપિયા મને આલે એટલે મગન એ ગપ્પો એક પછી ચાલવા લાગતો હા આલન ને બિચાર જો છે આ મારા હાથે નહી તમે અબડું બોલો આલે બોલો તો લાગ રહી છે 3 લાખ બોડીયા આલે છે મારે ઘર લેવું છે મારે ઘર લેવા પૈસા જોઈતા નહીં હજી ચોપન અરે પૂછ્યું નહીં કીધેલું ઘર લેવા પૈસા નહીં જોતા ચોખ્ખન ચર્ચા કરાય તમારે દશરથ બળદેવ હાલતો નહીં, બાકી એક વસ્તુ થાય કે ભાઈ મારા ભાઈએ નુકસાન કર્યું છે, તો થોડું બોલશોલ પર એટલું થાય બાકી ના બધું ક્લિયર છે મને આપી દીધો હવે કોઈ બાકી નહીં ભાઈ એ પાલપુર ખાતે મેં સાહેબ અચ્છા શું બાકી નહીં તમને આપી દીધા એ હિસાબ નહીં આપ્યા 11 લાખ 53 લાખ હિસાબ નહીં આપ્યા નહીં આપ્યા 40 42 લાખ હિસાબ આપે તમને 42 લાખ હિસાબ 11 43 નું હિસાબ નહીં આવે 11 43 શું આવ્યો ભાઈ પછી તો શું બાકી ના 42 માંગ્યો 42 હિસાબે બધું હિસાબ ક્લિયર થઈ ગયો અચ્છા 42 મને અમદેજ બળદ જે માંગ્યો બતો બસ બીજો ના હોય બળદ કેમ ના હોય બીજો ના હોય નાવકો અને જે હું તને કહી દઉં આ મિલકત અરજીદાર નામાં લખી છે આજે તમારે 10 લાખ રૂપિયા આલવાના મારા અરજી લખી લેવી છે ચલો આપણે તૈયાર કે 10 લાખ તૈયાર છોડી ના લે તમે તો ના લેવો તો એ લખેલા માણસો બોલાય ને પૂછવાનું પણ એ છોડી મૂઠે બોલો તો છોડી જૂઠું બોલે કે માણસો ની હાજરી લખ્યું એ દેવાળી વ્યક્તિ નું સહી હોય કાગળ દસ્તાવેજ થતો ને દસ્તાવેજ તો પૈસા લેવાળા સહી હોય પણ લેવાળા બાપ બેટી નો રિશ્તો હતો એને વિશ્વાસ લખ્યો બધાની વચ્ચે જો શિપુર નોટ માં જોઈ આવજો અસલ કોપી માં અને ના મને તો ભાઈ મારા ભાઈ કેજો હું મોકલો વોટ્સએપ પર વાસ્તવ માં પૈસા આલ્યા હોય તો ચલો ભાના ને ભાઈ 1,000,000 રૂપિયા ને ચોક મૂક્યા હોય બેંક એ તમારા ઘર માં જોવા એ તો ઓજો ના હોય તમારા ઘર માં જોવાનું હવે પણ હું એ પૂછું છું હા તે તમારા ઘર ની વાત કરું એ ભાના ને તમારા તો ઓજો ના હોય તો તમને કે પૈસા ઓજો ના હોય તમારા બાપા ને પૈસા તો આલે પણ તો આલે નહીં તનાલે નહીં અડી મુડી કરી નિમ તમે દલા કલા મોડી મુડી કરવા તૈયાર જ છું ચલો મારે તો સોલ્યુશન તનાલે છે મન નહીં આલે કીધું તો નહીં આલે તો સીધા આલે છે કોઈ ના નહીં આલે તો જીધા જો એમાં અમ્બિન ભાઈ આ રૂબરૂ ફોન કરો કે રૂબરૂ જો જે કરવું હોય હું કોલ પર ટાવણા જો વાત તો કરા એક એ અડી મુડી લઈ લો તો પેલું તો ઉભું પૂરે તમે આ દે અને હું માર લઈ લો અડી મુડી હેડો મારે તો એ વાતો નહીં આવે મારા બાપા એ સુન આપી મકવાન રિયા બાપા ને પણ બીના પાડી તમારા પૈસા જ્યાં છે મારા મકાન જોઈતું નહીં મારે જોઈતું નહીં હાજરી માં લખી ને મિત્ર લખી દીધું આ પૈસા લીધે મને વાત કે તમે કહેજો કે મને આવું એવું કહેતા તમે કહેજો કે મને એરમ કરવા માટે દંડો કરતો છે અને ખોટું બોલી લેતો છે કુદરત નું તો ચાલે કોઈના કેવા થતો રહે બધા બધો હોય એ જુઠ્ઠું બોલી લેશે તો શું થશે એટલે અમિતાને તો નહીં ખબર પડવા દેવાની એવું એ બધા કહેતા હતા અને તમારે શેમમાં મું છે નહીં પાલપુરા એ શેમમાં કુડુ બોલતા મું બોલે આવ્યો તો એ વેચાઈ જાવ તો હારું જ હતું તારા શબ્દોમાં તો પારાવ જ નતા તમારા જીવનો ઉદ્ધાર થો ઓ થઈ જો હવે વેચાઈ જો તો મોણ જુઠ્ઠું બોલી બોલી એ પૈસા લઈ લઈને આયા નો એકન જે કરવાનું જે કર્યું દિવાળી ઘેર જો ને માજી કીધું કે મમ્મી તો દોહાન પૈસા માંથી ભર્યો સુરેશ ના ભાઈ પૈસા આલે છે ત્રણ ચાલ રમે ક્યાં ના લ્યા હોય તો બાબા ભાઈ છેલ્લે સુધી મોમેરે ભરવા સુધી તારજો સુધી પૈસા આલે જ તારજો સુધી આલે જ તાણે ના આલે તો ખબર પડી જો ખબર પડી જો બેને પેલા ખબર પડી જો એમની ઇજ્જત સાચવા માટે આલે જ સોનામોના તાણે જો બાબા ભાઈ ભૂલ જો કરી છોકરો ભાઈ કદી હિસાબ નહીં લીધો એ ભૂલ કરી ને કે પેલો ને ખોયા અને આ માણસ હિસાબ આલતો નહીં અડધો ભાગ માગે ના માગે જેમ અડધો ભાગ એ પાલપુર વાળા ત્યાં પણ હું માગી લાવું તમારે ચાર વળગું એ ના ઉભા થઈ રહ્યા છોકરા થઈ ગયો मतलब करो मतलब शू मैं हनुमान बच्चा खोटा था खोटा था मतलब ये ना लाइ जवा लाइ जाऊ પૂછવાનું બાપ તમે છો પણ એ પૈસા એના ભાઈ આવ્યો તારે અમિતા પ્રૂફ ના થાય. बखाड़ा बंद करो बंद करो बंद करो पैसा तो आज थोड़ा મને ખબર નહી શું આમ હિસાબ મારો છોકરો મળી જવું ફરક પડ્યો કુસો થયો ખરાબ કામ કરતો હતો માર ના કાપતો હતો કદી સોલ્યુશન નહીં આવા તમારું તમારું અત્યાર ઉગમવું નહીં અને પંચાયત કરો એટલે આ બધો એક તમારો દુરુપયોગ થાય એ ખબર પડવી જોઈએ જાતે મને કીધું પૈસા આવી ને અડધો બેસી ગયા પડે મમ્મી અંદર પડેલી છે એ તો કુદરત જોશે નાટક કરશે તો બધો તમને 22 લાખ રૂપિયા લોન મળશે પણ કીધું પૈસા પૈસા આ લોન મળે તો ત્યાં થાય તારે પૈસા પાસ થાય તો વ્યાજ ભરવું પડે 4 મહિના કર 2 મહિના કર 5 મહિના વ્યાજ બહુ ના ભરું કે આમણે 4 મહિના વ્યાજ ના ભરું કે એટલે બધું આ કરું છોકરા મોકલો તો વ્યાજ ભરવું પડે આમાં કોઈ સોલ્યુશન આવે એવું તમને દેખો ને જોઈ લ્યો કોઈ તો મળે થાય કોઈ તો આ થાય તું થાય તમારા ભાઈ થી બંધ કરાવી નથી બોલવાનું. જોઈ લો તમને બાપ ને એ ખરીદી લીધા અમિતાભ બાપ ને મણકે ધાણી ઘર ગાલે ને આપણી પડે હજી તો હજી તો બાપ થઈને તમને ખરીદો તો તમે એવું કરો મની કે ભાઈ નહીં આલે હું શું કરા કોઈ પણ નહીં મી ના પડી તો મને નહીં આલે અને મી નહીં કહું કાલે હું એ ચોખડ કરી છે જોઈ લ્યો બધી ચોખડ કરી છે વેચી મારવું છે આખી જિંદગીમાં કોઈ દાડ હિસાબ બાપને નહીં માગ્યો ઘર વાળા માગ્યું એટલે કે તું કોણ મારી હિસાબ માંગવા વાળી ચમ ઘરમાં પાત્ર મોણા સાથે ના પણ કે આપડે પાછળ જોઈ જોશી નહીં જો કાલે એ દીવો રાજુ છે છોકરો હતે પણ ચમ આપણે નહીં જોવા એ ગમી સુડી ભણી રહેલો ચાર છે હાઉ એ તો ગમી દેર ભણી છે એ તો એને તો ઈરાદો જેવો હોય ને મારે જે કરવું એ કરું એમ જ કેમ હું કે ઓભડી ના મારે જે કરવું એ કરું ઓભડ્યું બસ દાર હવે તમારી સોરી જેવી રીતે વર્ષો કાઢ્યો છે એ તમારે વિચારવાનું તમારી સોરી વર્ષો કાઢ્યો છે ને એ વિચારો આ તો કાલો હતી ઘેર જઈને પહેરવા પૂછો છે તમારા ને 8 લાખ રૂપિયા આલ્યા છે હા કે તો કયો જા એક જ વાર આપણે એવું ના પૂછીએ કે કાલે પ્લોટ ને મગર ની બેસ્યું છે તો પ્લોટ સિસ્ટમ કરી આવે એવું એવું ના કહી તમારે નહીં પૂછવાનું કશું તમારું પેલું ક્લિયર કરો એટલે હું ના કઈ કરું એના બાપ ને કરી એવી જોઈ લ્યો એના બાપે તમને ના કીધું કાટલા આલે એમ તમારા મિત્ર કહી દેવાનું આલે સીધો તમને પછી આલે નહીં હજી કઉ તો એક નવ નહીં આવ્યો તમને નહીં આલે તો એના છોકરો ના આવ્યા છે તમારા તમને હિસાબ આવો ના પડે હિસાબ ના આવવું પડે તમે 10 લાખ આ રીતે બી વાપર્યા છે છોટે છોટે બાપના પૈસા આખી જિંદગી ખાધું હોય ને એટલે ચોકન પૈસા મૂક શેર બજારમાં રોક હસ શેર બજારમાં રોકો એટલે આપણે તપાસ લઈ પડે ન લઈ પડે શેર બજારમાં મોણા શું કરી બે આપણે પૂરી હોય એ પતી જાય તો ઘરવાળી તો બેહી ને પછી ભૂખે તઈથી ચાલુ કરી દે કોરોના નો ચેક કરી તું ઈલા કોરોના ઈલા બે મોમાં કરી પેલો કરો મોટો એ ફક્કર છે તો આપણે જો જોવું છે એ કરે તા નહીં જો એ શેર બજાર ની મોહન બજાર કરે તો આપણે સ્ટેટ બેંક નું એસ્ટિમેટ બતાવન કરો કે પહોંચવાનું ખાલી એટલે બધું જોવા મળશે તને આ તાર થઈ આ છે મોમો આ છે તાર ચકાસવું હોય તો એક એક તારીખ નું સ્ટેટમેન્ટ નું એસબીઆઈ નું સ્ટેટમેન્ટ જોજે તું આટલી ભણેલી ગણેલી ઉલ્લુ બનાવવા પડે હું તમે હું વિચાર કરો આ તો બે છોકરો તો ને એને હો માટા ના ડખા હતા ને એટલે આ જીવી રહી ખાલી બે છોકરો ને ભણાવી તમારે મને કોઈ ખ્યાલ નહીં અલે ખોટું કેતા આ સોરી આલી તે બાપ ના કે ઈનો બાપ કઈએ કે ખોટું કેતા ઈનો બાપ જન મારી આવે તો કો મારી આવે ચાલો ઈનો બાપ મારી આવે અને બાપ જન પૂછો ના તો હું એક કહું છું કે ભઈ કરુણા ને દેવું કર્યું હોય તો જો લાખ ભર લાખ ઓછા કરી કેટલા ઓછા બધું ઓળ કરી દેવું એવું તારા ભાઈ ને તારા આલું હોય તો આ મિલકત મારાનો ને કર બાથી રડી કમાઈ નાલજે જા તને ખબર પડે તારો ભાઈ પ્રેમ હોય તો બતાવી દે આ મિલકત કે દે માન મમે અને તું તાર કમાઈ તાર ભાઈ ની ગોળ દોવા જજે જા ગુના નહી પાવ મારો છોકરો તો અમો તો મિયા બીજા સગર ને કિના ઘેર જઈ કીધું છું કઈ સગર ને એવું ના કરાય કદાચ ને નુકસાન કર્યું હોય તો આપણે બે ત્રણ માણસો બી એસી અને રસ્તો કાઢીએ કે ભાઈ ડોટ ડોટ ભણતા કોઈ તો પીછળ વાતો કરે ખબર પડી ડાયરી માંથી 10 લાખ રૂપિયા બાર થતા બાપા ની સેવા પેટે એ દાળ તો નતો એને કોઈ દેવું કર્યું ને એના ચેક તો 2-3 વર્ષે ફેક્ટરી શીખર નું મને એક એવી વાત કરી દે તો કે મને જાનત જ ખોરી હતી કે 10 લાખ રૂપિયા મારા બાંધા ને ઘર લેવા માટે અલવાસ એવું કીધું તું એટલે જ્યારે આયા પૈસા એટલે મને કીધું કે મારા ભાઈ 10 લાખ આયા છે બોલતા કે હું તમને આલું મીના જયારે બકો લેવા છે એ તાર અવરાવ તમારા ભાઈ હોય ને અત્યારે એવું ગમતા નહીં ને કે તમારી સોળી જીવિત જીવન આવું જીવવું પડે છે અને તમારે એક જ વસ્તુ હું શેનો આલું હું શેનો આમ કરું એનો વાપ કરીએ કે એનો ભાઈ કરીએ કે એની બુદ કરીએ કે આપણે ના કરીએ કે એક જ વસ્તુ હો હું શેમ આલું પણ એટલું તો આપણે કેવું જોઈએ કે મેં બી કે ખાલું ઘરવાળાને કે ખાલું ઈના આવ્યું છે કે નમગરી આલે એવું તો કેવું પડે અને ના કીધું ગયું ખેતી વાડી ને મારું નામ આવે ને જમીન માં અડધું કેમ ના આવે તું એક જ બાજુ અડધું હેડે થોડું થાય જમીન માં નામ દાખલ કરું દાખલ કરું પડે હું તો અને દિવ્યા નું નહીં મારું કરવું પડે હું એનું કરું કરી બતાવો બધા ભેગા થઈને હું જોઉં તમારી શક્તિઓ નું હવે દિવ્યા નું નહીં ચલા બહુ હિન્દુ અભી ચાલુ જ કરું છે તમારા ઘેર તમે કરો ને પહેલા સોલ્યુશન લાવજો તમારા ઘેર કરી આવો ને બે છોકરો ને પહેલા તમારા છોડી નું સોલ્યુશન લાવજો તમે બાપ જીતતા હોય તો હેડો બીજી મારું જ મારે એટલે ભી મારું ઘર ખાલું વેચવા નહીં કીધું હજી કોઈ ખાલી એક કુક અફવા મેળવાય છે પેલું કોટવાળું જમીન વેચવાની અફવા બરાબર કેવું છે એના પર બધા હાથરો નોમ દાખલ કર્યો હાથના જણો નોમ દાખલ છે મોય તે તો થઈ જ હોય આપણે બહાર પાણી ના આવે ને તો લોકો અગમ ચેતી કરી બોલો અને કને કરીશું કે નહીં કદી સલાહ દીધી છે બધી મને ખબર અફવાથી નોમ ચડી ગયો અરજી આલી અને અરજી કને હલાવી અને કોને આલી બધી મને ખબર છે બરાબર એટલે નથુરાજ મૈયત હતા બરાબર હાથ નો મંદિર ચડ્યો છે કેટલો હાથ 4 ભાઈ અને બીજો હાથ નોમ ત્રણ બુનો એ તો ભાઈએ કોટે ચડ્યા હતા ને એટલે નોમ ચડ્યો કોણ અરગોનભા ચીર છેના માડો કોટે ખૂબ આવે કોટવાળ વાળું ખેતર ના ઉપર નોમ ચડાય ગયો ને એ તો તમે નતા જ જ્યાં કોટ નું જેવું સાબિતી કરવા માટે આ જમીન મારી છે ના તો જો નહીં તો ઇન્નમ ના હાથ નોમ ચીર ના ચડે ઓને અરજી આલી પ્રોત ઓફિસર મો બાબુલ જેટલા સંતાનો હોય ને એટલો તમારા ભાઈ માંથી કોક જોઈશે તાણે ને મારા ભાઈ બાબુડે અરજી આલી આ તો બસ ઘર નો મોણો જો કેવાય અફવા ના કેવાય ને પણ વાત દી તો અફવા ના કેવાય ભીખુની વેચી ચાર ભાઈઓ માંથી ગમે તે એક ભાઈ જઈને અરજી આલી તાણ થયું પાર્ક પર જવાથી નહીં થયું ચાર ભાઈઓ સિવાય બીજો જેવો અરજી આલી હોય તો થયું જ કયો એના અફવા ના કહેવાય હગા ભાઈ માંથી જ્યાં કહેવાય બાબુ હા તે અફવા ના કહેવાય એમ અફવા પેલા જમીન માં નામ ચડી જતો અફવા પેલા વાતું છે હગો ભાઈ જો એમ નહીં કેતા મોટા અને તો હું આજની તારીખમાં હાર નથી એમ કઉ છું કે મારું ફિલ્મ કહું કઈ દસ્તાવેજ કરવું પડે ત્યાં વગર દસ્તાવેજ સીધે સીધું આવશે તમારે સુનિતાનું ઉર્મિલાનું એનું ચડી ગયું અમારે જમીન લેવી નથી તમારે ચાડો કેતા હોય તો કાલ સહી કરી બાબુડે કહો બાબુડે કહો ચાર સ્ટેમ્પ કરવા પડે નામ કઢાઈને સ્ટેમ્પ કરવા પડે જ્યારે તારે બધાનો નામ તમારી સહીઓ કરાવવા માટે ખર્ચા કરવા પડશે બોલાવવા પડશે એ દાર ખબર પડે બધાને તો આવું જો બધાનો હબેડો કાઢવી અને એના તારે કીને તમારો હબડી કરવું પડે કાને મને એવું કીધું છે કે ભાઈ અમારે જોઈતી નહીં કોંતાએ કીધું છે તારાએ કીધું છે અને નંદાએ કીધું છે મારે બીજું નહીં બોલાય જે શબ્દ ઓછી કોઈ એ જમીન કોઈની વેચવાની વાત કરી નથી પણ એક એવી અફવા ઉભી થઈ તો કઈ રીતે એ ખબર પડતી નહીં કાંઈ જમીન વેચો સાહેબ અને નસરો બિઝનેસના નંબરથી મારા નંબરથી આખો આખો કપડો બધો કર્યો હતો પૈસા લીધા છોકરો ના ભવિષ્ય માટે બે રહી છે તને પાળવા નહી બે રહી શેર બજાર નું કરતો હોય ને એ સટોડિયા હંગાતી પર ભરોસો ના રખા એટલે તાર ફાઈ કેતી હોય એટલે નોમ હોય એનું થાય ને એટલે તો આપણું નોમ ક્યાં જાય પછી મારો છોકરો ખરાબ કામ કરતો હતો ખરાબ કામ હકીકત કહીએ ને એટલે બધોને મરચા લાગે અને હિસાબ આલવો નહીં અને હોમે હેરાન કરવી જોઈએ પૂરેપૂરી અમિતાને અને મારા સોટા લાગશી જે હેરાન કરશી વંતુ આ જે વ્યાકરણ છે ને અગિયાર લાખ પડે તારું ઇન્દ્ર ખરાબ કોઈ નહીં દે આ ખોટ લખી દે જે જે છે હા તમે એક કરો કે ભાઈ મન થાક્યો છે પૈસા ને બધા કરો પોતે થોડા ઓછા તો મનનું પણ મન રાજી રહે કે ભાઈ એનો બે લાખ ઓછા કરે ત્રણ લાખ ઓછા કરે કે ચાર હપ્તા કરે કે સો હપ્તા કરે બીજું સૂર્યનાથજી એ જોઈ લે તો જતા હવે સહી કરવા તાર આવજી માર ફાયે તમારા તાકાત નહીં એ તો નહીં કરવું તમાર આપણું જાય અને પૈસા ફાય થી જતા હોય એટલે ભેણચોદ ભેણચોદ દસ વાર કહીશું જે વાત એક તો જોણી છે પૈસા તારા બેંક માં મૂકો જયારે ઘરે આ નક્કી થશે એટલે પૈસા તારી પાસે માગ્યો હું અત્યારે ચોક વ્યાજ આવું પણ અમારું ગુડી વાળી બેસી જાજો ચંદ્રિકા ની લાગતું છે કે મારા બાપુ જ કરાવતા છે આ મારા બાપુ જ કરાવતા છે સોલ્યુશન તો પૂરા આવું વાત કરો છો તે સિપુરવાય ભાગીદાર નતો સિપુરવાય દુકાન વેચી માં દુકાન વાળી કેલા છે કોઈ ભરતપુર આ ભાગીદાર નહી તે હું એને કહી શકું એ સાથે ને ધંધો કર્યો છે સિપુરવાય દુકાન વેચી મારો 10 લાખ તમારા રાખો અને પછી નું સોલ્યુશન લાવ જો હાલ બધું સીધું થાય કે નહીં થતું છોકરા તમારા તમન સીધા કરતા આવડતા નહી અમને નહી આવડતું મારા ભાઈ રહેવું જોવો અને કરોજી કરોજી ચાલો બાંધો પોતાની જિંદગી દોને ખરાબ છે નાટક કરી રહ્યો એ બાપ બેટો ગુંડ ભાઈ બધો ભેગો થઈ તમારે નહીં કરો નિયમ એને જ ખાલી આવડે એને જ આવડે બધું કરતો અને તમારા ભાઈ પેલો હિસાબ માં તો વેવાઈ વેવાઈ કહી દે તું તારા છોકરા ભાઈ હિસાબ માં મારા ભાઈ નહીં માગવા આવતો મારે નહીં છે જી આવવાનું છે મકાન નો સચિન વાળા મકાન નો ખાલી એમને પૂછી કે મને ખબર નહીં રિફંડ પાછું જ નહીં આવ્યું એના હાથે બધું. પણ આ માણસ ને વિશ્વાસ મને ઓકળા દેલે પણ તને બેંક માં એન્ટ્રી હતી આલું. તું મને આગળ ના જિંદગી નો બધો હિસાબ આપ. ચાલ હવે મારા ભાઈ લેવાનો તો મારે આગળ નો લેવો. દલાલ પૈસા લીધા છે લાખ કે બે લાખ જે લીધા હોય એ પૈસા. આ માણસ આવો ચીટર હતો ને એટલે મારા મશીન ના પૈસા મારે એફડીઓ રૂપિયા વાપરવા પડ્યા. નકર ચોક નવું મકવા લેવાનું હોય તાજી ના ડબલ થયા હોય એમના મારા ભેગા થઈ. મારા પાસે ચાર પાંચ વન ચાર પાંચ એના પાસે હોય ને તો ફટ ને દહના વીત હોય. પણ એવું તારી મમ્મી જીઆર કરીશું અને પૈસા બેંક માં કેરેટ માં મૂક્યા એ પૈસા ઉપાડી લઈ અને આ એક સચિન વાળું મકવા લીધું છે તો આ બાબો લેવાનું બે રહ્યો છે. તમારે હું કા કેવું પડે તમારે કોઈ તારો હિસાબ જ નહીં લીધો ને એકબીજા. તમારે ક્યાં થાય છે જો રોકવા હોય રોક્યા હોય તમારે કઈ શું કરવાનું. તમારે કહેતો હશે એ બધો તારી એક તો ચોખડ કરી દે ગાવાની મારે જી મારો લે. કોતો ગાળો આજે કોતો બીજું મકન ચાલે મકન અત્યાર છે અને એ બે મહિના ખાલી કરી દે જોઈ લે છે અંદર જેની જે વસ્તુઓ લઈ લેવાની બે મહિને બુદ્ધિ જ આપવી પડે કાલે અમારે કોઈ ખાલી ના લે. એને ઘર ભાડે રાખવું પડે વચ્ચો ચાવ થઈને મૂકવીએ પડે એક્સ વાત જેટ લેતો હતો અને ઓની વસ્તુ હોય આપડે જોવા નહી ખાલી કરીને આપવું પડે. અમારે રોહિત કુમાર કી મારો છોકરો બારમું ભણી ગયા તારે હું મકવાન ખાલી કર્યું તારે ખાલી કરી શું ને અગ્રાજી બાને શીખવાડા હરજી એકબીજા ને બથમ બતા દો તો સુધા પાડવા આવું પડે એટલે બી ના પાડી. મન તો આ માણસો નો અનુભવ ના કઈ કરવું હોય એટલે આવું જતી કરી ને આવવાનું. ના કઈ કરવાના ધંધા શીખી જ્યા રે ઓમાં આગાની પૂછેલી વાત લાવી અને બારા ચાર બારા જે ચાર ભાઈ એક બની ગયો ટ્રેનિંગ છે બે તો શું મુ એક ગ્રાહ પૈસાનો હિસાબ ની અંદર આવતી સાહેબ કોઈ બીક ગમે નેગ્ર તો લઈ જાવજે તો બિલકડ રેસીવાની આવતી મારા ભૈયા ની ગોમ નું કોઈ પણ હિસાબ ન કરતો અને રૂપિયા અંદર ન કરતો એટલે આમ મન જોઈએ તો કે જો પણ કે કોઈ હળતો નહીં ઓવા તારે હું જો કોઈ ફેર પડવા નહીં તમારા મત પોણી નહીં અમારા પોણી નહીં કોઈ પણ કોઈ મત તમારા છે તમે ગાળો વળી ને પોણી ના જાય પોણી પૈસા લઈ લીએ કે આપણે ના વળતું હોય એ મારા પૂરા આ લઈ લીએ ને કાલા મારા પૈસા હાલો આ આ નકતો હાલો અતારે જો કે નો રૂવા આ નકતો નહીં ઘરો નકતો ઓય હાલો એ તમારા હોમા આટાના ભેદ પેલા એમાં ઉકેલ ના ઉકેલ માં બધું સોળી નું ગરમ ગરમ થયું હો તમારા હોમા આટાનો ઉકેલ નહીં થાય એટલે એટલે આ બધા રમત ચડી ગયા તમને ખબર પડી જો કચો દુરુપયોગ થયો છે ખરી કે ખોટી એ તો એને વંચાયો લખેલું નો બી એ વાંચ્યું તું બસ તાર વાના દી ચિતો પ્રૂફ મીટા આલી ના આવે તમ અમી વાજી બાંધણ કીધું તું કે બાંધણે આવું થયું છે એ બાંધણે એવું કીધું કે મેં અમાર બાપા નો મો આવું જો યાર કે તાર બેન પૂછે બે તે બેન પછી કે આજે હો હું તો જોવે ને પણ કોને લખાવ્યો એ જોઈ લે ખોરી ભલે ગમે તે મોનતો હોય અને એવું છે મારા જીવો તો પ્રતાપજી એથી દોનતી ની એવી હતી એટલે પછી આ જગાના પર બહુ થાય એક જ વસ્તુ આખું મકાન લઈ લીધું આખું મકાન વેચ્યું લઈ લીધું અરે આ વેચ્યું એ છોકરાને મોકલ્યો હિસાબે હિસાબ તું આ લઈ મળશે તને હિસાબ જોવો જ છે ને હિસાબ બધો મળશે પેલા આગળનો હિસાબ તું આપ એ પૈસા છો મૂકે છો આપણે તું હિસાબ આપ તારા બાપની મૂડી માં આખી જિંદગી ઉપાડ્યા રાખે ને શેર બજાર નું કરે તે મારે શું કરવાનું પછી ઓજી દુકાન રિપેર કરવાની હતી એ મો હરિયા તો બહુ બધા લાખ રૂપિયા લઈ લાખ રૂપિયા એ મને આલ્યા હતા એના લાખ રૂપિયા લઈને આ મારી રૂપિયા આલ્યા છે પૂરું તો કદી બોલું નહીં પણ જે જે મારી હાજરી માં આલે ને એ જ મને ખબર હોય એ મારી ગેરહાજરી માં આવો નાટક કરે છે મને ખબર હોય એટલે બાબા માને છોકરો ની આબરૂ રાખવા માટે દૂધ પાઈ ઝેર પીવડાવ્યું કહેવાય વવરો ની હાજરી માં કહીએ તો ઉપરથી હારા નું હારું કહેવાય આ તો નહેતા કહેતા આ મમ્મીએ મી કીધું છે કે બેનું અડધું અડે લાવવાનું તમારે પૈસા નહીં આવવાના ઉપર આલ્યું પણ પૈસા બે મોમાં થઈને આલ્યું છો છો જખમારી ના આલ્યું કેમ તું લઈ ગયો અડધા ની અડધા લઈ લાવ્યો લાવો તું ના ઓલા આલો આ તો આખી જિંદગી બધા કહેવા થાય મારા બાપા ને કરી આલ્યું મારા બાપા ને કરી આલ્યું મારા બાપા ને કરી આલ્યું એટલે બધા કહેવા થાય કે મુનિયો ને ભાઈઓ ને બધો તમારા હાથ પર તૂટી જતા આખી જિંદગી બાપો કરી આલો તો બાપો જો જોઈન છે ને ચમ કોઈ જો ના ચારો માંથી એ કે તો જીતો ના ચારો માંથી બેઠા ઉત કી જાય આટલો સુરુ થાય તો કમણ જ ખાધુ ખાધુ બીજું બ્લે કરી ભગવાન તો દે દીધું નહીં આપને બધું લીયા તો તમે કર્યું તમારી જિંદગી તો તો તમે તમારા છોકરાભાઈ એવું માગી શકશો તમારા છોકરાભાઈ તમે શી થી માગવા મન કયો બાપ ને આલ્યું હોય તો તમે બાપ થઈને તમારા છોકરા ને આલ્યું તમે શી થી તમારા છોકરાભાઈ માગશો જિંદગી નેકડી પડ્યા આપણે તો શીખવા તો અમે કીધું ના બોલવું પડે ના બગાડું ના બોલવું પડે ના બગાડું એમ કરીને તે કરતા હજી જેટલું જોવાનું હોય તમારે મારું તો જો વિચાર આવું જોઈને ચલાવી લેવાનું એનો બાપ તો આઈને બળો ભાગી જ તો તમે કહી દીધું ને આમ ઇને ખાતી વખતે ખાવાનું પીએ છે બીજું કશું કરી ના પણ ખાન ઉતર્યું બસ ભગવાન શીખ્યા દીધી મારે કોઈ જરૂર નહીં એમ તો મને એક શબ્દ કીધા હતા મારા બાપા જો જવાનું ચા નહીં પીવાની ખાવ નહીં છેલ્લા 100 મહિને હું એ ચા પીતો ખાલી ભેગો નહીં હેડતો ભાવદાણી નહીં મારા બાપાની ચા પીવા નહીં ખાવાની તો ખાલી તમે ડોબા જેવા હતા ફોન માં જ વાત કરી લેવા સમાચાર પૂછવા મારે કઈ જવું જ નહીં હું સમાચાર પૂછી લો મારા ફોન માં તાર બાપા ના સમાચાર મને લાગશે ને તો હું ફોન માં પૂછી લઉં શું કા જોપડો ચાપોણી ના કરવો ની એમ કહેતી હોય તો તમારામાં કોઈ હુંગ જેવું હતું કે નહીં તે હેડા છે કોનો પૂછી લે સમાચાર દાદા બે વાર પૂછી પગના મૂકી આપણા મુકુલ સ્નોમાન જેવું હતું જો બહુ એમ કહેતી હોય તો ચાપોણી નહીં કરવાનો જવાનું એવું તમને કહેતો તમારા એ કે એટલું જ હેડે તમારા મા ઉતારે કે એટલું જ હેડે કોનો પૂછી લીધું હતું સમાચાર તો પૂછો હા આપડે તો કોઈ નહીં નહીં મળવાનું ભેગો થઈ ચાલ ભાઈ મિનિટ ભેગા પડી તમને ખબર પડી ચોકી ના ઘેર તમને એ ચમ ના પાડતો છે ચા પાણી તમારી કિંમત કોઈ ના કહેવાય એટલે સમજીને જવાય જ ના જો એ ઘેર ચા પાણી આપણે વાગતા સ્વાગતા નું મોણા ના ઘેર પગ ના મુકાય મોણા થયા હોય તો ભેગો થઈને રોકાતો ઓરા લાગતા વાંચો જોવાનું રહ્યું હોય જો બોલે આગળ તમારે નહીં તો પણ હોય જો યોન મદદ કરી હોય યોન બોલ્યો ગમે ત્યારે અધી રાતે જશું તમે પણ એને છે ની જશું એ બાપાએ મદદ કરી એટલી તમે હું કરી આલવાના એને હું મદદ કરી હે જિંદગીમાં જે કરી હોય યોન જોવાનું એ છોકરો ભણ્યો જતો હશે તો કારણ તો હશે ને એ તમારે જોવાનું તમારે તમે પાટણ રહ્યો તો તમારા ભાઈ રહ્યા રહીએ કે નહીં રહેતા રાત રોકવા જો તો હું જો તમન હાની બળતર વર તમન કીધું તું રહેવા જો એના શરીર થી જો તમન થોડું કીધું હો કે તમે જલ્દી જાવ આવો એ ગમે ત્યારે જાય એની ફરજ હતી જાય નજીક હતી એ તમન ના જોવાનું કેમનો મોમેરું ભરાતો ને બધો અંગાત જતો અને મારે મોમેરું નતું ભરવાનું મારે રાત ખાલી ઊંઘવાનું જ હતું એ જે એવો કે જો ચમ જો તેવું થયું એમાં કોઈ લૂંટે નતું જતું મારું કોઈ અને એ ધંધો અંબાડી છે એનું બોલું બધા ચૂંટ ના લપ કરવી નહી નકર આજે અંગાતે પેલો હોસ્પિટલ નો પડેલો હતો ને સિવિલ માં ઈકણ વાયકણ આ બધું કરવાનું હજી જો કરાવવાનું હજી હોય ને તો સીધી રીતે હેડ જો એ વસ્તુ ઊંધી હશે પૂછ્યો છે બીજી વાત નહીં ઉતરવાનું એ મારે જોવાનું મારે ચો રોકાવું ચો ચેટલું હું કરવું એ એ બધું નહીં ઉતરવાનું તમારા માટે ના આવ્યો તો બરોબર તમારા માટે બધા લપ નહીં કરવાનું ચૂંટ નહીં કરવાનું નકર હપુચું ભોગવશો ખાટલામાં પડ્યા પડ્યા વગર હપુચી સેવા નહીં થાય કશું નહીં થાય એટલે બોલ્યા વગર જે થતું હોય એ રાખવું હોય તો પૂછવાનું નહીં બોલવાનું નહીં આડાઉડું કશું નહીં બોલવાનું એક દાડો જો બધાનું હચવાઈમાં તમને શું ભાર પડે છે દાડા મૂચીને નહીં જો મુ પોતે મોડા જ્યો તો ઉપરથી મને ચિંતાથી કાંઈ એકલે લઈ જાય ત્યાં ડરલે પણ તે બીજું કે ચાવી આ રીતે આપેલ છોકરો તારે મને સજ્જ છું એમ વાત ખબર હોય જો જવાની છોકરા વાત કરીને જ જોય એ બધું ચૂંટ કહેવાય પછી આવી તમારે આ ના કહેવાય એ ઘેર જઈને આવે રાત હોય આવી જાય એ બધું એ બધું હોવો ન ભાઈ એટલે તમારા ભાઈ આગા પાછા જોઈ નહીં થવા મારે ફાઈ રહેવાનું એ બધી ચૂંટ કેવાય ખોટી ના ચાલે તારથી તો બાથરૂમમાં મૂકું છું તો અંદર ચોપડ નહીં મારતો સંડાસ મૂકું છું તો ચોપડ નહીં મારતો યાર ના મારે પછી ચોક બીપી વધી જાય તો ના જ મારે તું આમાં જ ઉપર બાદ સંડાસ એ ચોપડ નહીં મારતો બાથરૂમ ની નહીં મારતો અને કઈ દઉં કોઈ બાથરૂમ ખાલી દબાઈને આડું કરું છું ભગવાન ની માતાજી ની મહેરબાની કે અમે વાળું જ ખોલ્યું નતું વર્ષ એ તો એ તો મારે ભગવાન માતાજી ની મહેરબાની સારું કેવાય ઘર નું હોય કે બાર નું હોય તાળું તૂટ્યું હોય પૈસા ના હશે પણ નોમન તો કરો ને ભરોસો નહી રાખતા તમે શેર માર્કેટ નું કરતા હોય તો ઘરવાળી તો આ તો કેર લે પછી પેલા ભાઈ ને તો આટલું ફૂંકી મારે એટલે આવું તો કોઈ ભરોસો ના રાખો કોઈ એના મમ્મી એવો કઈ અસે કરી વેચી મારે મારું મમ્મી હોય તો છો જાય અલગના અંગાડી હું જે ટાઈમ પસાર કરું ને મને ના કરું મારી જિંદગી બરબાદ કરી રહી જિંદગી બરબાદ કરી રહી હું કોણી જે પાપથી ઉભરી બહાર આવી ગયું તટત એટલે મારો કોઈ સપોર્ટ નતો એટલે મારો છોકરો મોટો થયો તો ઉદી રાહ જોઈ હું ના જો અલકો નતો કે ભાઈને તોડું તોડન પણ ઇને તો તોડે ને તો તમે ભાંચોત કહી જો તો તમે ઓબડી કે એક પુત્રી જે પેટનો છે એક પુત્રી નો જ કહેવાય તા ઇની માં પુત્રી ને પેટની એ રહ્યો કહેવાય તમે તો કહી જો ભાંચોત હવે એ સંસ્કારો વિચાર કરી લો તમે કેટલા દરજે જીવ છે હવે હવે તમારી સોળી છે તો સહન કરી છે આજ સુધી તો મીન તું નહી કીધું એ મોટો તમારો તું નહી કીધું એ તમારાથી મોટો તમે જ નહી કીધું છે તમારાથી એ મોટો એટલે તમે ગાળ બોલી ગયો એ ચરબી છે ત્યાં જોઈ લો હવે તમારી છોડી જીવી ને જિંદગી કાઢી છે ખાલી જીપા ખાતા જીવી હોય છોકરો માટે તો બહુ કઉ છું કે પાસપોર્ટ કરાવી લો જવા જા પૈસા ખર્ચે કેટલો ખર્ચે છોકરો એને કોઈ જવું નહીં એની દ્વારા તો સ્કોરી એના પ્રગતિ ને કોઈ ચિહ્ન દેખાય મી મારો છોકરો ખરાબ કામ કરતો હતો એનું કોઈ જગ્યાએ ફેવર કર્યું નહીં, કોઈ જગ્યાએ. કમોની સુરાય નહીં ગયો. પાણી લાગે ને પીએ ઓર હોય છે. ખરાબ કામ કરે છે, ખરાબ ભોગ એમાં કોઈ જ ન કરે. આ નરતમ માસ્તરની મેં વાત કરી કે માસ્તર આવું છે, શું રસ્તો કાઢવો. એ નરતમ માસ્તર મને શું કે તમારે જમણ જબડો છે, શું રસ્તો કાઢશો, શું રસ્તો કાઢશો કે જમીન બમીન બધી તમારા છોડી પર કરી અને તારા ભાઈ ગોઠ ધોવા જા, તારી વફાદારી જોઈએ. પૈસા વાપરતા હોય નાખ્યા તો ઘેર ભૈરવા ને ખબર પડે. રાખશે બધા હાલે છે ને, એટલે આ બે છોકરા ને કાયમ માટે ઢોકી ઢોકી ઢોકી ઢોકી એમને આબરૂ ચલાય, એટલે છોકરા નઠણ નફડ થઈ ગયા બે તે બે. એટલે પેલા ને એ આવડો ધંધો ઉકલ્યો અને આ રહ્યો આવડા શેરબજાર માં ભરા ને, એટલે મને જણાવતો નહીં ને, એટલે મારે એને આમ જીરબો દીધી પડે. અડધી લઈ અડધી લઈ અડધી ને બધી આવી તું તાર જા, તાર ભાઈ ગોળ ધોવા જા, હું જોઉં સેવા કરતા ભાઈ ની. મળશે કિંમત તો કરી છે, વેચણી થાય મમ્મી ના ઉગ્યા છે ઘર પડશે પડશે. ખબર તમારા બાપુ કરાઈ દે જોઈએ. બાકી કશું છોડું નહીં ખાલી ઘુમા પાડી ને એવું ના આવો અભડી ને ગાળો બોલી ને હેડો તો એ બોલે આપણે એ લોકો ને એવું હથિયાર ગમે ને તો હાથ જન્મ નો બધો યાદ કરું પણ આપણને કરવું મારો હાથ નહીં હાથ નહીં સાત જન્મ માં બધો યાદ કરવાવાળો મળું કે મળે તો જમી ના હારો હાથ નહીં સાત જન્મ માં યાદ કરવાવાળો મળું કે મારો વાળો જમીએ તો ડારો કે હારો ડારો નો પણ એ તો નહીં કરવું બાપનો એ નહીં કરવું એટલે એ બધો પહેરી જો રમઝાન પહેરી જતો તમો આવડ્યું તમે તમારે આટલા બધી બોલી છો કોઈ તમે કોઈ પડી નહીં તેથી તાકાત કહેવાય નહીં છોકરા તમારે તો હું કહું કે તારું કરી તમારા બે છોકરા ઘેર સોરી ભગવાને ના આવી આ એક છોરી ની ઉપાધિ બીજી તો ના થોસ તમારો તો હું ઘણી વાર કહું તારું કરી તો ટાઈમે ના આવી એ સોરી તો ભવિષ્ય નું બગડત ના શું ફેર પડો બાર પાણે શું ફેર પડો એમ કે થઈ જાય સોરી પૈસા લખાઈ દીધી આટલા અમુક ના દે આટલા અમુક ના દે અને મારે જોઈ તારા પૂછ્યા ગયા હતા કે મારે મકર લેવું હતું તે કરવાની જરૂર હતી તારે કેન્સર આવ્યું કેન્સર માં ખાવું છું અને પીછે ત્યાં આવી ગયા હતા તમારું કઈ જોતો રહી ગયો યુવાન જ ભાગે યુવાન વાયેલો યુવાન જ ભાગે હવે શું કરું ચાલી જેટલું છે સાંભળ્યું દરેક તમને તમને આના પેલા મકર જોયા મળે ઘરે ઈંડા અને ટી જી એમ ટી સચિન મારા મકર ના એનો વામો મળતું એટલે હમ ટી આવ્યું નહીં હા હમ ટી આવે નહીં હમ ટી ફેક્ટરી વાળા એટલે આલે ઈલો ના એના ખાય હતા ફેક્ટરી મો ફેક્ટરી મો ભરવાના હતા કોઈનો શીતપુર નું ભગવાન અમારી બે દુકાનો ના ઘર બે દુકાનો અને આ ઘર ફેક્ટરી વાત તો સાઈડ માં ચીલી હતી, આ પ્લોટ માં કેમ મારે વેચી મારવું છે? દેવત નહીં પોતે કશું કરીને આલત એના બાપ ને કરી મત ખાલી એ ઘર ખર્ચા કાઢ્યા અને 100 રૂપિયા જે ચોકણ મૂક્યા એ કેવું નહીં કહીએ ને એટલે કે સુત ને વાત થાય આલે તો નહીં ઘર માં ખાવા ખર્ચા પૂરતા જ આલ્યા કદી જિંદગી માં નહીં આલવાના બચાયેલા બતાવવાના નહીં તો કોઈ જો લાઈવ મૂક્યું એ નહીં બતાવવાનું ઉપર થી મારા ફાળો ને એ દોલત બધો સુધી છોકરો નહી આવે તમારી જિંદગી હિસાબ તમે તમારા બાપ નો છોકરો નતા શું હિસાબ આવ્યો તમે એ નહીં કે મેં જોયું ભાને આજુ બધું કરી તમે કીધું તો તમે તમારી જિંદગી કર્યું તમે તો પહેણાયા ભણાયા નોકરી ધંધો કરી આલ્યો તમારા છોકરો ભણાવવા સુધી ખર્ચો આલે 50,000 રૂપિયા આલે એમ કરી તો તમે એવું કરી તમાર ભાઈ માગો એ એમ જ કઈ બોલે એને તો દેખાય જ છે તમારા બાપ નું રૂપિયા આલું તો વધારી નહીં એક રોનક સાહેબ નહીં એટલું પછી છોકરા ભાઈ હિસાબ લેવો મારા પાસે હિસાબ એક એક રૂપિયા નો આખા મકવાનો તું પેલા આગળ નો હિસાબ બનાવ અને ચોપણ મૂકી એ મને બતાય લઈ ચા હું ના માગી હું આ બાજુ વાળા કીધું 3,00,000 રૂપિયા છે તો તમારે 26,00,000 થાય એનો હિસાબ જોવો હું આલ દઉં તમને 26,00,000 નો હિસાબ જો 10,000 આગા બાજુ બાકી રોગો ના પડે કોઈ વધારે લખાઈ ગયા હોય કોતું કોઈ રકમ કોઈ રહી ગયા તો 10-15,000 નો ફરક પડે આ તો હું કેવા આવી જ્યા હોય અને બીજા બધા લઈ લીધા એવું મગજમાં એવું હોય એટલે આ બધું ચાલે પણ જેટલા થાય એનો હિસાબ તમને મળે છે ને પેલો બધો હિસાબ લઈને આવો એક જ વસ્તુ હોય તમે માર ભાઈ માગો તો હું તમારા ઘરમાં રહેવા વાળી વ્યક્તિ હું હું ના માગી કું હું તો તમને આલવા તૈયાર પણ આગળ તો આલત નાટક કરવો હોય તો તમારે આવી રીતે ચરબી ચરબી કરીને જેટલી વાર હોશિયારી કરી એટલે તાર થઈને તાર મફત વેચી છોકરો મોકલ્યો અને જે થયું ને એ સાચું જ થયું એ સારું થયું ઉપરથી કોઈને હાથ નેચા રહ્યું ના અને આ નાટક કરાવો છો આ મગર વેચર પીધી કરી ગમે ત્યારે વેચી વાર એના નામે ફાઇલ હતી એટલે ગમે ત્યારે ચાલાકી કરો તમે ત્યારે ચાલાકી કરો તારે પ્લોટ બારે વેચી મારું યાદી નું પ્લોટ બારે બોલતો નતો પાછો કેમ બોલતો નતો તું બોલો છો ને નહીં બોલ્યો બોલતો નતો હું જોઈ લે વપરી લે બોલતો નતો એટલે કેતા હું બોલું તારા દેવત તો હોવો જોવે ને તમે વધારવાનો તો બોલું છું તમે તો દેવત તો હોવો જોવે વધારવા બાપના રૂપે જિંદગી કાઢે શું બોલું રામ ના પીછે આયા છે નક્કી છે મને ઓના ઉપર જેવું દેખાય પરસેવા ના નથી માસ્ટર આવજો છે તમારે જમે જ આગળ બોલે છે હવે આપણે શું રસ્તો કરે મને ફોન માં એજ કીધું કે તમે આઈ બે નું કર્યું ન્યાય તારા પપ્પા કે આપણી વાત થઈને રે ઉભા ના રહે જતા રે તો તમે બાકી ના કોઈ નિર્ણય લીધો છે ને પણ કે તારો ઘરવાળો જ ના પડે નમિતા તારો ઘરવાળો એમ કે મારે એક રૂપિયો લેવાનો નહીં મેં કીધું હું લેવા માંગુ તો મારે જોવું ને પણ મારે હિસાબે હિસાબ લેવો ને આવવો બેઠા હોય ને બધા ચૌદશિયા તો કીધું સાચો ન્યાય કરજો ને તો આવતા નહીં બીજા કોઈ ના નકર સોટા લાગશે સોઈ ના એવું એમ ફોન માં કીધું તું સોઈતા ગુમી મારી હાજરી બધા કોઈ નિર્ણય જ નહીં લીધો મારી હાજરીમાં કદી નિર્ણય લીધો નહીં પણ પિસ્તાળે કે તમારા જફાદાર બાપાના કે તમારા કદી જિંદગી પૂરા નહીં થયા કે આવું કરતા ભાઈને બોલાવાનું નહીં કે મેં કે જેને બોલાવે એને કે પિસ્તાળે પણ લઈ લીધું તો બસ રાતે એ કે તાર મી બોલાવે જ નહીં ને મી બોલાવે તો મને કે ને કુદરત આપશે ને તમે જો હજી ટાઈમ જવા દેવો કાગળ ના હોય કાગળ થોડા ફાડી ફેંકી દેતો ઓની દોનત જ ખરાબ હતી એને કિસ્મત બધો કેટલા બેઠા હોય બધાની પછી બેહાન મટલું છે ઉઠી ઉપર ને હેડું બોલ તો પછી હું ઉઠી હેડું છું ખોટી વાત સાચી હોય કિંમત રોહિતે કે મોબાઈલ ની વાત કરશો પોતે હેડ્યું પોતા પેલા પૈસા પેલા આવે છે એને પૈસા આવે નહીં તો કે પોતે હેડ્યું જોઈ લે આપણા માટે રાખી બધી દોનું આપી દઈએ જમીન ઘર નું બધું આપણા માટે જ ખાલી રાખીએ જો જવું હોય આપણે જઈએ એ છોકરા સીધા એક ઉદાહરણ થાય આ સમાજમાં ઉદાહરણ તો મૂક્યું બીજા છોકરા પાછળ કહેતા જ બંધ થઈ જાવ બાપને તો ઉભો થઈ જોઈએ પણ એ તો નહીં કરું ખાલી વાતો જ કરવી મોટી મોટી જિંદગી બધી એટલે ઘોડા જીવનું શી શીખવાડું આ એક હાર વાત કરી તો મારે પડવીજી મારું છે હવે એને શીખવાડું છું તમારો ગોટાળો મારો ગોટાળો નહીં તમારો હોમા આટા નો હિસાબિંદ મુન્નો નહીં થયો ને એનો ગોટાળો અને હાકા લાગશી તમારો હોય કિંમત મો કિંમત કરી એમાં ગોટાળો હોય બાકી બીજું કશું ના તમે હાલ આ કિંમત મૂકીએ છીએ પણ વેચાય કિંમત ઘણા ખાલી બોલી બોલી વાતો કરવાની આવી કરતા નહીં આવી અને મિત્રી ના ભાઈ કદી અપેક્ષા રાખી નહી કે મને ઘર ઘર લે આપી છે તો એનો પીછે છે તો એમ મીના પડી કે મારો પીછે જોઈતા નહીં ઘરની ગાળમ લખાય નથી કોઈ ઘર અને ગાળામાં કોઈ લખાયું નથી એમ પૂછું બધું એ લખાવ્યું ગાળવાના ભાગમાં આવ્યું ગરવાના ભાગમાં આવ્યું અચ્છા તો એ બે જણા તો કઈ એક જ ના કહી કે ભાઈ આ વીતી જાય ને વાત કરે છે કહેજો તમે જૈન મોકરવામ જૈન પી આપજો પૂછી આપજો એ તો કે જેના ભાગમાં આવ્યો એ છે ગરીબ કે એ ઘર બારી ભરી બેન જુવાર એ લખવા વાળા એમ કોઈ એ બધા તમારો હિસાબ કરી આલ આવું કરે તમારા બાપ થઈ નહીં કરું બાપ થઈ નહીં કરું ને પરભાર આવું કોઈ વિશ્વાસ ના હોય કરવું પડે વિશ્વાસ બાપ ના ઉપર એવું રાખે તમે બાપ થઈને જીવન આપો બીજા બાપ ના જેવા ચમત્કાર આવો જઈને ધોકો મારી આવો ચમત્કાર આપો જઈને ધોકો મારી આવો મારે અને જીવો તમારું ઘર જમીન વેચી એની જાત બતાવી દે તમે તમારું ઘર જમીન તમારું મારે આનો થતું નહીં બસ આ ચોખડ કરું એટલે એ ધંધો તમારો છો એ ગાળો તમારો છો એટલે ચરબી હો એટલે એનું ચરબી હો કઈનો બાપ તો મારે આનો થતું નહીં તો બાપ કશું કરી કે નહીં ધોકો મારે તો કોઈ કરી કે નહીં હવે હું કરીનો ખાનો હોય એ ધોકો મારે તો કે કરી ને કોઈ બાપ કરી એક વાર હો એટલે ચરબી કર્યો બીજા કનુ બવાઈ તો મારે નહીં અજે ના પાડું છું એ મારે તો એ કરી એક જીવ તો મારી આવા એ તો ભગવાની જી ધોકા માર દી જા એ તો દરેક ના આવી રહેલે પતી જાય પણ એના બીજા ના જીવ મારી આવી ગયું તમારા ટાકા તો મારે એ ધોકા નહીં મારવા ના પતી જાય એટલે આવું આવું પૂરી થઈ જાય જતું રે પછી શું કરવાનું અમાર પાટો કોઈ લઈને આવ્યો તમારા ટાકા તો નથી ભૂલ મારા ટાકા નહીં બસ ભૂલ હતી બધા ખોય છે કે નહી ખાતા બધા જીવ છે ખોય છે બધા ખોય છે જીવ છે કે પૂછે મળ્યા ની પૈસા રે મગર ના બરો તો બેઠે રડી નો મો કરી દીધું હું ની ભોજી માર્યું રડી નો મો કરી દીધું પૈસા મી આલે ના એ લાઈન થોડા ઈ ના આલે છે અના પૈસા આલે તો મગર લે ચી મકોન બેસાણા મી આલે છે અને ચેક કાઢ્યો છે આપણે પહેલા નોન કરીએ પછી પૈસા આલે હોય તો પછી